વડો તમને કઈ કાયદો નડતો બધા કાયદો થયો ને, એટલે આપણે કોણ છે જાણવું છે. એટલા માટે આ બધા ભેગા થયા છે, આપણે ખરેખર કોણ છે રિયલી સ્પીકિંગ બાય રિલેટિવ પોઈન્ટ નરેન્દ્ર, પણ રિયલી શું છે તે આપણે જાણવું જોઈએ. આ બધાને થોડું ઘણું સમજાયું, થોડું ઘણું કે વધારે લાગુ કરવું પડશે એ છે. કોની આજ્ઞા થી મોટો છો? ઘણી વખત મનમાં સ્ફુરે, ઘણી વખત તમારા જેવા સંત પુરુષો ની આજ્ઞા થાય, ઘણી વખત મનમાં સ્ફુરે, ઘણી વખત તમારા જેવા સંત પુરુષો ની આજ્ઞા થાય. મને ચિંતા ના થાય તેમ પૂછવું, તમને ચિંતા ના થાય તો દેવું નહીં તો મારો ટાઈમ કા બગાડ છે. મને ચિંતા થાય ને તમે વેપારી ને હું વેપારી, મારો ટાઈમ કા બગાડ છે, એમ ચિંતા ના થાય તો ના બેસે આપણે ચિંતા જાય. દાદા આપણા ધર્મ ચિંતા બધા દુઃખો નું મૂળ છે, ખાસ કરીને તો માનસિક અમુક મોટા ભાગની અમારી ચિંતાઓ ખોટી હોય છે. વસ્તુ પતી જાય પછી આપણને ખ્યાલ આવે કે આ ચિંતા ના કરી હોય તો સારું. હું તો કહું છું મને ચિંતા થઈ હોય મારી સમાધિ ગઈ નથી. તમે જે માગો આપવા ત્યાં છો, તમારી જે માગવાની શક્તિ છે એ ચંદ્ર ભગવાન તમારી શક્તિ છે. શું કહ્યું? કારણ હું આપતો નથી, લેતો નથી, તમારી ચીજ છે, તમને આપું છું. ફક્ત મારી પાસે ચાવી હશે, મારી પાસે મારી પાસે ચાવીઓ ખોઈ ગયેલી છે. અને આ જગત ઊંધે ઊંધું જાણી છે બધું અત્યાર સુધી, આ બધી ભ્રાંતિનું જ્ઞાન જાણી છે. ભ્રાંતિના જ્ઞાનમાં તેથી આ માણસ આગળ જ વધે નહીં ને. બે જાતનું જ્ઞાન, એક વાસ્તવિક જ્ઞાન, વાસ્તવિક, અને એક ભ્રાંતિ જ્ઞાન. શું? ભ્રાંતિ જ્ઞાન એટલે રિલેટિવ જ્ઞાન, અને વાસ્તવિક એટલે રિયલ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગોડ ઇઝ ક્રિએટર, ઇટ કરેક્ટ. બાય રિયલ વ્યૂ પોઈન્ટ ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. શું કહે? આ અત્યાર સુધી ક્રિએટર ક્રિએટર માન્યું, કયો ગામ જાય એ સિંગર. એટલે રિયલ વાસ્તવિક નહીં જાણવું જોઈએ, વાસ્તવિક જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? તમને કેમ લાગે છે? વાસ્તવિક ના જાણવું જોઈએ. અને બધા આવું કહે કે એ ભગવાન ને એ કર્યા, એ ભગવાન કઈ જાતના લોકો શીખવાડે. આ ડેવલપ થયેલા નો સુધારો સારી રીતે સારું કહો, બીજા મજૂરો ને એમ કહો જે સ્ટોર માં ચોરી જાય એવું હોય તેને એમ કહે ભગવાન ભગવાન ભાઈ બહેડો જોઈએ. પણ આ સ્ટોર માં ચોરી નહીં જાય એને તો વાત સાચી છે, પણ એ જાણતા જ ના હોય બિચારા શું કરે. આ લોકો જો ભગવાન ક્રિએટર છે એમ કહીએ ને, મારે બહાર જઈને ક્રિએટર કેવું પડે બહારની પબ્લિકને? આ તો વિચારક માણસો હોય તેને માટે જ આ વાત હું કરું છું. ક્યારે બને જે વિચારક હોય, તત્વ વિચાર હોય તેને આ વાત કરવાની. આ તો ખાનગી વાત છે, પ્રાઇવેટ વાત છે, વાસ્તવિક વાત ખાનગી રાખવામાં આવે. બીજી પબ્લિકમાં તો ઉઘાડું કેવું ભાઈ ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. કારણ કે તો જ લોકો નહીં તો સ્ટોરમાં જ લઈ લે કે ભગવાન નથી આવે ક્રિએટર, એટલે આપણે તો કઈ ભય જ નહીં રહે. એ ભય બહેરવા માટે કહ્યું છે. એ કુંભાર નથી કે ભગવાન આવું બધું બનાવે. શું કહ્યું? એટલે ફોરેન ના સાયન્ટિસ્ટ કહ્યું કુંભાર નથી, ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. આ જાતે જોઈને કહું છું. કહ્યું? શું કહ્યું? સમજવું પડશે ને. ગપ્પુ ક્યાં હોય ચાલશે? એક પણ સાચી વાત નથી. આજે અત્યારે જોયું ને, એક પણ ચોપડી ની વાત સાચી નથી ને, વાત એ સાચી. બધી વાત બધી ભ્રાંતિની જ વાત છે. અત્યારે સાચી વાત હું તમને કહી ને, એટલે તમારે પછી લાગેલો થઈ જશે. એટલે વાસ્તવિક વાત, તમે આ વાસ્તવિક વાત કરવા માટે મેં તમને બોલાયા છે. તમારે કોણ છો, ક્યાં આધારે છે, કરે છે કોણ? અત્યાર સુધી તમે બધા આવું કહીએ 10 લાખ હું કમાવો, પછી ખોટ જાય તો આપડે પૂછીએ કેમ આમ ખોટ? તારે ભગવાન લૂંટ્યા છે કે બોલે ના બોલે? નહી તો મારી ચાર ચાર નો હવે ચાર ને પરણેલા છે, લગ્ન આવ્યા છે, બૈરી વાર એ છોકરો છે. એના વગર વગર શું કરીને શું કરતા બાપ નું ચાસ ને વગર શું ફાયદો? આપણો કર્મ નો ઉદય અને ચાસ ને વગર વગર હોય ક્યાં બોલતી નથી. આપણા લોકો કઈ ભૂત આત્મા આવું છે એના માટે દેવું નહીં. ભગવાન નામનું ભૂત એ દોરી દે, ભગવાન બધું બગાડી મારું. હવે તેમાં સ્થિર સુખી થાય જયારે ભગવાન ઉપર તમે આરોપ આપો, તમે નહીં આપતા, બધું આખું જગત એ આપી રહે. શું કરશું, ભગવાન તો ભગવાન જ છે, કોઈ તારે વિતરાગ છે એટલે લેવાય નહીં દેવાય નહીં. જેને એવું સુખ જોઈતું હોય, સનાતન સુખ જોઈતું હોય મારી પાસે આવો, નહીં તો આ ભૌ કલ્પિત સુખ જોઈતું હોય તો ત્યાં આગળ તમે ફર્યા કરો ભૌતિકમાં, અને સનાતન જોઈતું હોય મારી પાસે આવો. એની પાસે આવવામાં શું થાય, મને ઓળખો કે છે, એમને શી ઓળખાય, ત્યાં કે હું કોણ છું એ જાણીએ કે ઓળખાય, એ જ પરમાત્મા છું, એ જ એ છે. અને જગતમાં સુખ ક્યારે હોય, કોઈના ઇન્ડિપેન્ડન્ટ ના હોય ત્યાં સુખ હોય. શું કહ્યું, સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્ટ પણ હું, ભગવાન ડિપેન્ડન્ટ પણ હું, એ તો દુઃખ જ રહ્યું ઉપર ઉપરથી ઉપાધિ જ રહીને ઉપર મુઆ ઉપરી રહ્યો, એટલે હું 13 વર્ષનો હતો ત્યાંથી ઉપરી મને ગમતો નતો, ઉપરી ના હોવો જોઈએ. આ જિંદગી ગમે તે થાય પણ ઉપરી તો ના હોવો જોઈએ. શું કરું, અને ઉપરી જો ઉપર હોવાનું હોય તો બૈરી ને ઉપરી બનાવી હારી, એના કરતા એના કરતા ક્યાં જલેબી ભજીયાત બધા બનાવે, એ શું આવવાનું તું મિત્રાક છે એની પાસે કઈ છે. એ તો એ શું કે તમારે કાયમ નું સુખ જોઈએ, મારી પાસે આવતા સનાતન સુખ નો હું ભોગી, એટલે મેં એની પાસે કહ્યું કે ભાઈ આ સનાતન સુખ નો ભોગી ઉપરી પણ નથી કાઢી નહીં, કહ્યું કારણ કે મારું સ્વરૂપ જ છે, તમારું સ્વરૂપ જ છે ભગવાન. તો આ અમારે કપિલભાઈ ડાક્ટર થયો તે તેમાં બધું વધારે મહેનત પડે કે ભગવાન થવામાં, ભગવાન તો તું છું તારું સ્વરૂપ જ છે, એમાં તો એવું મહેનત હોય જ નહીં. પણ એ નથી થવાતું એનું શું કારણ, કે એના એનો કરાવનાર તમને મળતા નથી. એ કેવા પુરુષ હોવા જોઈએ કે જેને દેહના માલિક એક સેકન્ડ પણ રહ્યા ના હોય, મનના માલિક ના હોય, વાણીના માલિક ના હોય, જેને બુદ્ધિ બુદ્ધિ સેન્ટ બુદ્ધિ ના હોય, ત્યારે એ બધું કામ થાય, નિરાહાર થાય કામ. અને કોઈ ચીજના ભિખારી ના હોય, કરોડો રૂપિયા આપો તો એનું કામ ના નથી, અને સાવ સોનું આપો તો કામ નથી, સ્ત્રીનો વિચાર ના આવે જ્યાં આગળ બરોબર ને. જેને સંકલ્પ વિકલ્પ દુનિયા ના જોઈ હોય, આપણને થઈ થતી કહે કોઈ હશે. અને ભગવાને ભગવાનને ડિપેન્ડન્ટ નહીં, પણ ભગવાન મને વસ્તે ગયા છે. મેં એમને કહ્યું ખરું બીજી જગ્યાએ જાઓ ને, મારે ચાલે એમ છે, પણ કે એ જગ્યા નથી ને, એ એ સારી ખોરાક ના કરે, જગ્યા પદ્ધતિ ખોરાક ના કરે, રિઝર્વેશન ના ખાવ કરે, એટલે ખસતા નથી ઉડતા. કેટલો પ્રેમ હશે મારો એની ઉપર. અને એ જ દાદા ભગવાન છે, સમજ પડે ને. અને હું દાદા ભગવાન સાથી કહું છું, હું કેમ દાદા ભગવાન થયો નથી, કે મારે 4 ડિગ્રી ખૂટે છે, તેથી તમને ભેગો થયો, નાપાસ થયો તો ભેગો થયો, જો પાસ થયો તમને જુઓ ના થયા, આ નાપાસ થયો તમારે કામ લાગ્યા, તમારે 4 ડિગ્રી ખૂટે 356 ગઈ, એમને 308 ડિગ્રી છે, એટલે હું આમ કરીને દાદા ભગવાન અસીમ લઈ જાય કરે બોલું છું, જાતે મારે 4 પૂરી કરવી છે, અને મારી ઈચ્છા છે કે જે સુખ હું પામ્યો છું એ જગતના મનુષ્યો પામું. શું કહ્યું, આખું જગત નહીં પામે પણ અમુક માણસો પામશે ને, એનું વાતાવરણ ફેલાશે, વાતાવરણ ફેલાય એટલે લોક ઠંડા થશે. સમજ ને, બીજું કશું સાંભળ્યું છે, બીજું કશું બોલો ને, કશું બોલ બેનો કશું વાતચીત કરી કરો, મોક્ષે જવું છે નહીં જતું, મોક્ષે જવું નહીં જતું, જવું છે એમ, મોક્ષે જવાનું એટલે શું, મોક્ષ એટલે બીજી કોઈ વસ્તુ નથી, આ વીટી તમે જોયેલી ને, વીટી ના નહીં તાંબ હોના ની તાંબુ ભેરે નહીં, પેલા સોની લોકો એટલે ભેળસેળ વાળું થાય છે ને થોડું ઘણું, અરે ભેળસેળ વાળી વીટી હોય, હવે આપણે શુદ્ધ હોનું જોઈએ તો વીટી વીટી ભેળસેળ વાળી જાય, શું કરવું પડે આપણે, વીટી ભેળસેળ વાળી શુદ્ધ હોનું જોઈએ તો શું કરવું પડે, એને એનો જે જાણકાર હોય કે ભાઈ એને ગાળીને જુદો કરી આવતો હોય, એની તમે ગાળીને જુદું કરાવી લેવી પડે, સમજ પડે ને. અને પછી શુદ્ધ હોનું એ છતે અશુદ્ધ થી મુક્ત થયું કેવાય, શું કેવાય, એ રીતે અહીંયા આગળ શુદ્ધ આત્મા અશુદ્ધ મુક્ત થઈ ગયો, સર્વ દુઃખો થી મુક્ત થયો, સંસારી દુઃખ અરે નહીં, એનું નામ શુદ્ધ આત્મા, સમજ પડે ને. પછી નરેન્દ્ર છે, નરેન્દ્ર તો છે જ, એ તો વ્યવહારિક રીતે વ્યવહાર એકલું નરેન્દ્ર નહીં. પછી શું કહું, તમે નરેન્દ્ર કે પટેલ નહીં, પટેલ ખરો કે છે, બધું બધું વ્યવહાર બધો પટેલ. તમે આ બાઈ ને ધણી નહીં, ધણી કરો, શું કહે ફાધર નહીં, તકે ફાધર નહીં કરો, એ બધું બધું વ્યવહાર બધો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. All these relative are temporary adjustments and you are permanent. Tumhari permanent seat khari kari jwe tumhari. Permanent seat jai ebe tam nirbhai chho. Bhai na ek second pan jai kem reho jai. Bhagwan bhai waro chhe nahi. Bhagwan to pote anand sarup chhe. Bhagwan em nam dekhai chha badana ma? Badana ma dekhai? Tamne dekhai chha badana ma? Badana ma? Chho jate? Tamne ho dekhai? તમને દેખાતા ને એ તો ભગવાન દેખાય એવી વસ્તુ છે. આ આંખે ચામડાની આંખથી આ ભૌતિક વસ્તુ દેખાય અને બીજી આંતરિક આંખથી ભગવાન. આ બીજું કઈ પૂછવું હોય પૂછજો, નહીં તો આ તો બોલ બોલ કહીશ હવાનું થશે. આ જ્ઞાન રહી જશે, કારણ કે મારે તો હવા સુધી બહાર નીકળ્યા જ કરશે. મેં પૂછો તેનો જવાબ આપી દીધો ઇન શોર્ટમાં. તમે કઈ પૂછો કે આ અમને મોક્ષ એટલે પોતાના સ્વભાવમાં, એટલે અહીંયા આગળ અમેરિકામાં રહેતા પડે આપણને દુઃખ અડે નહીં, સંસારી દુઃખ આ હોય છતાંય આદિ વ્યાધિ ઉપાધિ હોવા છતાંય સમાધિ રહે એનું નામ મોક્ષ. બાકી સમાધિ માં સમાધિ રે તો કૂતરા ને છે તે બે પૂરીઓ ખાધી ને આખી રાત સમાધિ જ છે ને. પછી ઉપાધિ ખરી બે પૂરીઓ મળી એટલે આમ ખાઈને પડી ને પડી જાય એવી સમાધિ, એવી સમાધિ શું કરવાની. સમાધિ તો ઉપાધિ માં બોસે કહ્યું કાલ થી તમારે આવવાનું નથી એવું બધું બધું કહ્યું હોય ને તો અગત ની અને ઘેર આવીને ભાઈ જોડે થયું હોય અને તે વખત સમાધિ રહેતી હતા આપણે જાણી. પટેલ કોમન સેન્સ ની બધી ખલાસ થઈ ગઈ છે, કોમન સેન્સ દેખાતી નથી. કોમન સેન્સ નો અર્થ શું આપો સબજ કહો, આવે કોમન સેન્સ નો અર્થ શું કહો, જે તમને ઠીક લાગે. અહીં પછી પાસ નાપાસ કરવાનું નથી, તમને જે ઠીક લાગે તે કોમન સેન્સ. એટલે એવરીવેર એપ્લિકેબલ ચાવી, શું કરે એવરીવેર, ગમે તે સંજોગોમાં ગમે તે માણસ આવે ત્યાં આગળ ચાવી મોડું તાળું ખોલવું ખોલી શકે. કોમન સેન્સ કહેવાય, કોમન સેન્સ જો આવે તો કલ્યાણ થઈ જાય ને. અમારે જો ફરફર ઘર આવી જાય કોક દાડો, શું કહે કોમન સેન્સ, શું કહે એવરીવેર એપ્લિકેબલ. તમને ગમે એના કોમન સેન્સ નો વ્યવહારિકતા, વ્યવહારિકતા એટલે બધી જ જાતના. ચોર જોડે કેમ વાત કરી એ ના આવડતી અને પછી વ્યવહારિકતા શું બધા જોડે વાત કરતા હોય. ઠીક છે, પોટલું ખભે હોય પણ ચલાતું નથી. પોટલું ખભે હોય એટલે ચલાતું નથી. ત્યારે તમે બધા કહો એમ કરીએ આપડે, તમે કેતા શરૂ કરીએ તમે કહો તો એમ કરીએ આપડે. આ કઈ પૂછવાનું નથી, ખુલાસો તમે સમજી ગયા, ધ્યાન જ્ઞાન છે તમે સમજી ગયા. આપણે જ્ઞાન લઈએ છે કે આપણે જ્ઞાન લઈએ ને તમે કહો એ પ્રમાણે આપણે વર્તા હોઈએ, પણ આપણી આજુબાજુના સમાજમાં કે જોબ કરીએ ત્યાં બધા આજુબાજુના સર્કલ ના લોકો એ રીતે બરાબર વર્તા ના હોય ગમે તેવા સંજોગોમાં ગમે તે જાતનો સંજોગ થાય ત્યાં આગળ જ્ઞાન સોલ્યુશન આપશે. એક પણ ચિંતા છે જો આ અમારી આજ્ઞા પાયા પછી એક ચિંતા થાય તો $2,00,000 દાવો કરવાની છૂટ આપીએ છીએ. અને હિન્દુસ્તાનમાં એવા કેટલાય છે અને અહીંયા આ બધા અમેરિકામાં છે મારી પાસે, શું કહ્યું અને તે મારી પાછળ જ ફર્યા કરે છે. અને તમને એમ નહીં કહેતો મારી પાસે ફર્યા, કારણ કે તમારો ધંધો હોય ડોલર કમાતા હોય તો કમાવો, મારે વાંધો નથી. છોકરા પહેણાવો, છોકરા મોટો કરો, છોકરા પઢાવો, એ તો ફરજ હશે ને. ફરજ એટલે ડ્યુટી બાઉન્ડ છે એ તમારે, કઈ તમે કઈ એની ઉપકાર નહીં કરતા છોકરા ઉપર. છોકરા ઉપકાર કરતા નહીં છોકરાને ભણાવો છો, તે મોટા કરો તે છોકરા ઉપકાર નહીં કરતા. ડ્યુટી બાઉન્ડ માટે વધારે પડતું બોલશે નહીં, છોકરો હમો થઈ જશે. આમ કરતો નથી, આમ કરતો નથી, એટલે કે છે ભાઈ આ ડ્યુટી બાઉન છે ને, આટલો રોપ છે અમારા, રોપ ના મારવાનો હોય, બાપા પણ બજાવ ના હોય. આદર એક નાનો દાખલો આપું, શું બહેનો નાનો દાખલો આપું, તમને એડજસ્ટ થાય એટલા માટે તમે હેલ્પ કરે. એટલે મારે અમારે એક ભત્રીજાનો દીકરો હતો, ચોથી પાંચમી પેઢીના, તે મારી ઉંમર મારાથી બે ત્રણ વર્ષે નાનો. હવે એનો એક કાકો હતો એનો પોતાના નજીકનો, એનો કાકો એને એમ તો ઉતરે અને રોજ તડકાય તડકાય ઘરે વળે, પૈસા ખર્ચી નાખું છું, પગાર આમ કરું છું, બહુ ખર્ચો કરું છું, ચાયો ઘણા ખર્ચી એવું છું, આવી પોતે દૂધપાક ખાય જતા બનાવતા દૂધપાક પોતે ખાય ને આવું બોલે હું. એનો કાકો તડકાય તડકાય કરે, એટલે પેલો બિચારો ભસી જો કંટાળી ગયો, કાકો હેરાન કરી નાખે છે. પછી ભત્રીજાને થોડું બે ત્રણ હજાર દેવું થયું છે, તે કાકા એક ફેર કહ્યું કે હું તારું દેવું આપવા તૈયાર, તું મને દેવું તારું કહે કોને કોણ છે. એટલે પેલા કાકો ત્યાં બોલે છે અબરૂ, પછી આવતો નથી, અને એના કરતા આપણે ના કહેવું શું ખોટું, આપણી આબરૂ મળીએ સારું, તમે સમજો ને. એટલે પેલે કહ્યું નહીં, સમજો ને, બાપ કરતા બધા દૂર કરતો કાકો, બાપ મરી ગયેલો એટલે બાપ કરતા બધા. પછી મને કહે છે અમે દેવું આપવાનું કોઈ બધું કહેતો નથી, આ કેવા જાય કઈ જાતના માણસ, એવું નથી, માણસ માણસ બહુ સારું છે, હું એ ટુકડા દાદો છું. દાદા તમે કેવડાવો કે છે, બોલાયા ભાઈ આવો સર કેટલું દેવું છે કયું. એટલે મને કહે દાદા આ ફલાણું ફલાણું ફલાણું આ બધું 22 રૂપિયા દેવું છે વધારે છે નહીં. આ તો બહુ ઝીણાકાની વાત કરું, સસ્તું હતું ને પેલાની વાત કરું, અત્યારે 2200 હિસાબ હતું ને, ખબર પડી ને તમને. પછી પેલા માણસ મને, એના કાકા મને કહે છે તમને શી રીતે આ કર્યું, મને નહીં કહેતો, તું કાકો થઈને બેઠો છું, બધા કાકા આવ્યા તો આવડે નહીં, બધા કાકા થઈને બેઠા છે. મને કહે તમે દાદા નહીં થાય ને, મને એ દાદા કહે છે હું મનથી અને દાદા માનું છું એમ કરીને પ્લસ માઇનસ કરું છું, કહ્યું હું શું કરું છું, એ મને મળે કઈ છે કે બહાર મળે ના કહેવાય ને, તો બહાર ખાલી ઘડી દેખાય ને. એટલે મનથી હું એને દાદા મારા માનું છું અને એ મને મળે કે છે પ્લસ માઇનસ કરી નાખું છું, બિચારાને એને એમ ના લાગે કે આ દાદા મારી વિરોધી અને તું તો ડફડાવું છું. પ્લસ માઇનસ કરજો બધું ચાલશે, શું કરું, હા સમજાય પડી, પ્લસ માઇનસ નહીં, ના સમજાય, સમજ નહીં પડી ને, ના પડી. આપણે ધણી થવા માટે વાંધો નથી, પણ અંદર થી આપણે એમ જોઈએ કે એ મારા ધણી છે, શું કહ્યું? એટલે એમના તરફથી માન રહે ને આપણું, મળે નહીં કેવું છે, મળે કે છે ઊંધવટ થાય, દુનિયા ગાડી ગયા આપણું. આ બહુ ઝીણી વાત છે, આ સમજણ બહુ ઉત્તમ વાત છે, શું કહ્યું? બઉ ઝીણી વાત છે. એ મને દાદો કે વ્યવહારમાં, તો મારે આ કેવું પડે, દાદો કે એટલે તેમ તેમ મારું મારા પાવર પર અસર થાય કે ના થાય, જેમ જેમ દાદો કે એટલે મારો એ પાવર નો અસર ઉડી જાય, એટલે મારે અંદર ખાને મારે એને દાદો માનવા પડે કે એ મારો દાદો છે. સમજે ભાઈ? આ પ્લસ માઇનસ ની સિસ્ટમ જો તમને આવડે તો શીખાઈ લેજો. મારી પાસે વ્યવહારિક જ્ઞાન બધું જાણવા માટે બહુ ટાઈમ હોય તો લાભ લેવો, શું હજુ કાલે આખો દિવસ તને ગમ્યું બધું? મનની શાંતિ માટે શું કરું? નામ નહીં રખાયું મનની શાંતિ તો એવું છે ને, પણ આ તો કાયમ માટે મન વશ થઈ જાય એવું આપું છું. આ મન વશ થઈ જાય એવું, શાંતિ નહી મન ને વશ જ થઈ જાય, શું એવું આપું છું? હાથે હાથે નિરંતર મન વસે એવું આપું છું, કારણ કે હુ ઇઝ ધી ફાધર એન્ડ હુ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ. કોણ છે એનો ફાધર? કોણ છે? આત્મા એનો ફાધર હોય છે. આત્મા ચેતન ભગવાન એવું ફાધર થી થાય, એના પ્રકાશ થી એ કામ કરે છે, એના પ્રકાશ થી એ કામ કરે છે. ભગવાન એનું મા બાપ ના હોય, ભગવાન મેં આપેલું, ભગવાન નું મન હતું, કૃષ્ણ ભગવાન હતું, મારી નથી બધાને મન હતું, એ વસ થઈને ઉપડી જતા લાગ્યા, સમજ ને? અને તમારે વસ કરવાનું છે, એટલે માઇન્ડ who is the father of mind, like the opinion is the father of mind. જો તમે ઓપિનિયન બનકે તો મન આવતા આવતા ભૂલ બન થઈ જશે, શું કહેશું? ઓપિનિયન થી આ મન ઉભા થયેલા છે, એ ઓપિનિયન થી ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર. જે લેંગ્વેજમાં તમે ઓપિનિયન આપો તે લેંગ્વેજમાં એ મન છે, તે મન ઉભું થઈ જાય, શું કહેશું? બહુ ઘીરી વાતો છે આ, જગતે ક્યારેય પણ ન સાંભળી હોય, પુસ્તકમાં ના વાંચી હોય, અપૂર્વ વાતો છે, પૂર્વ સાંભળી ના હોય, વાંચી ના હોય, એ બધી જૂની વાતો છે. એટલે જેટલું સમજાય એટલું શીખાય લેજો, ના શીખાય તો પાછું આવજો, અને ના પચે તારે શું કરવાનું? ઉલટી થતી હોય તારે, દરેક પ્રકૃતિ ઓછી હરકી હોય છે, થતી હોય જંતુ અહીંયા આવી તો શાંતિ ખો, અહીં મન તો અહીંયા તો મન વસ્તી જાય. તમે બધા કહો એમ કરી આવે, તમે કદાચ ચાલુ કરીએ કેટલા ટાઈમ? એને બનાવી હોત ને આજે આ સીઆઈડી વાળા મોકલી ને, આ પેલો સીબીઆઈ વાળા છે ને એને મોકલી ને પકડી મંગાવે, એને જેલમાં ઠોકી ગયો. માયા એટલે તમારી અજ્ઞાનતા, એ માયા, શું કહ્યું? તમારી હું કોણ છું એ નહીં, એનું એની અજ્ઞાનતા એ જ માયા, બીજી કોઈ માયા નથી. આપણે માયા એવું જતી રહી, અત્યારે તો મારી હાજરીમાં તો જાણે તમારી માયા બહાર મૂકીને આવ્યા છો, બહાર જાઓ તો બહાર ચોટી પડે, પણ આ તો તમારી માયા એવું જતી રહેશે તો મારી આજ્ઞા રહ્યા છો. ક્રોધમાન માયા લોભે જતું રહેશે, પણ એ તમને સમજાતા વાર લાગશે, શું કહ્યું? મોક્ષ એક બે અવતાર મોક્ષ જવાની તૈયારી હોય ત્યારે બે આવવું નહીં, રાતે નહીં તો હજુ રોફ મારવો હોય તો વધારે નથી, અને જ્ઞાન લઈને આગળ નહીં પાડો તો રોફ મારવાનું મળશે. સચિદાન થયું, ચાલો જાઓ તમે. મૂંઝવણ નઈ, કશું દુઃખ જ ના રહે. જો કદી આત્મા બેઠો છે ને આજ, આજથી અમારે પછી અમારી અમારી આત્મા કશું દુઃખ જ ના રહે. સર્વ પાપો ભસ્મીભૂત કરી દઈશ આપણે. સર્વ તમારા પાપો ભસ્મી, જે દુખરે છે એ પાપો નું હું ભસ્મીભૂત કરવા બેઠો છું આજે. તમે જમે પણ 5% માગો છો, હું 100% આપવા માંગુ છું. તમે 5% માંગણી કરો છો, હાફ ટકા આપવા માંગે છે, 5% માંગો છો. એટલે બધું ઉકેલ આવી જશે, પણ મારા કયા પ્રમાણે ચાલશે? તો પછી તમારું ડાપણ મેં કરવા દઈશું તો બગડશે. આ તો 2 કલાકમાં બધું ઉકેલ લાવવાનું છે, તેમાં છે તમારે એમાં પડી ગયા ભાઈ. 2 કલાક તો તમે કોઈ દાદાજી, તમે કોઈ એમાં જે થવાનું હોય તે થાય, તમે કોઈ પ્રમાણે જ ચાલવાનું. એવું નીચે કરી દેવો તો વિધિન 2 અવર્સ આપડે આત્મા કહે ને, એના પણ એમ થાય કે અરે આ શું નવું મળે છે, કે આ સુરત એટલે આ લોકો ને આપણે શું થયા એ જાણતા નથી. એ લોકો આ બધા જાણે છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ બીજા જે જાણતા નથી એના માટે આપણે એવી ભાષા બોલીએ કે જે એમને દુઃખ ના થાય. શું કહ્યું? એ પૂછાય પાછા કે આ શુદ્ધાત્મા શું કહેતા હશે, કે મગજ મગજ થઈ ગયું તેવું શું કહે છે? એટલે આ બહાર ભાષા કઈ ચાલે છે? ભ્રાંતિ ની કેવી ભ્રાંતિ અને આ ભગવાન ની શુદ્ધ ભાષાની વાત છે. કેવી શુદ્ધ ભાષા? અહીં ભ્રાંતિ બિલકુલ હોય નહીં. આ શુદ્ધ રિયલ ભાષા અને બહાર રિલેટિવ ભાષા છે. બહાર રિલેટિવ ભાષા ભ્રાંતિ. આ મારા સસરા આવ્યા, ના મારા મામા આવ્યા, ના મારા કુવા કાયમ ના હોય એવું જણ સમજ પડે ને. આ કાયમ હતું ઓલ તે રિલેટિવ ત્યાં પણ એડજસ્ટમેન્ટ છે બધું ને. એ ભ્રાંતિ ભાષા તે પણ આપણે ત્યાં ગયા એટલે ભ્રાંતિની ભાષા તો આપણે ભૂલી ગયા નથી ને કઈ. એટલે તારે કહેવાનું કે હું સુરેશભાઈ છું, ભાઈનો ધણી છું, છોકરાનો ફાધર છું, બધું આપણે એ જ ભાષામાં જેમ બોલતા તેવું છું. અને રિયલી સ્પીકિંગ આપણે શુદ્ધાત્મા છીએ. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર સુરેશભાઈ. સો ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. વિજ્ઞાનથી આ પઝલ થઈ ગયું છે. આ સમજ ભગવાન, ભગવાન પોતે શુદ્ધાત્મા અને આ બધી વસ્તુઓ રૂપી અરૂપી બીજી બધી બહુ વસ્તુઓ છે એ બધી ભેગી થવાથી એને બેના ભેગા થવાથી જ આ ઉભું થયું છે. કશું ક્રિયા વગર એટલી બધી આ તત્વોમાં એટલી બધી શક્તિઓ છે. આ અણુમાં એટલી બધી શક્તિ, જબરદસ્ત બધી શક્તિઓ. એટલે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. આ પઝલ સોલ્વ કરવા માટે 2 વ્યૂ પોઈન્ટ છે. જો પઝલ સોલ્વ ના થયું તો આખા જગત ના સાધુ સંતો બધા આ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલા છે. આખું જગત શું થયેલું છે? જો પઝલ સોલ્વ કરે એટલો જ, બાકી નહીં બીજા બધા પઝલ માં ડિઝોલ્વ થયા કરતા. એટલે હવે આ પઝલ સોલ્વ કર્યું આપણે. શું કર્યું? ધેર આર 2 વ્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. 1 રિલેટિવ વ્યૂ પોઈન્ટ, 1 રિયલ વ્યૂ પોઈન્ટ. બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર સુરેશ શુદ્ધાત્મા, એન્ડ રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર સુરેશ. By relative viewpoint, you are husband of your wife, you are father of your son, you are son of your father. It is by relative viewpoint. And by real viewpoint, you are Shuddhātmā. Real is Sanātan Vattu Chhe, and the relative is Vināsī Vattu. Sabti Pada Nuh? Ishāb Purtho Chhe, Chetlo Ishāb Ashe Gai Karno, Chetlo Purtho Pashi Kharāste Gai Nuh Udi Deshe Pada Nuh? And the real Vyate. હું પાંચ વાક્ય આજ્ઞા તરીકે આપવા માંગુ છું. આજ્ઞા ચાર બે આજ્ઞા આપી, એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વન રિયલ વ્યૂ પોઈન્ટ. શું હવે ગાય ગાય ને રિલેટિવ વ્યૂ પોઈન્ટ માં શું કે છે? ગાય. અને રિયલ વ્યૂ પોઈન્ટ માં શું છે? લોકોને ખબર છે, ફેર નહીં આપો આનંદ નહીં. આ તો જ્ઞાની જાતે જોયું ને બધું, એમને આખું વર્લ્ડ દેખાયા કરે. એટલે એ ગાય છે તે રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગાય છે. ત્યારે આપણા લોકો તો હું ખરેખર જ ચંદુભાઈ છું અને ગાય ખરેખર ગાય જ થઈ ગયા છે એવું બોલે. શું કહ્યું? કારણ ખ્યાલ નથી એટલે ખ્યાલ હોય તો પછી ના બોલે, પણ ત્યાંથી ખ્યાલ ના હોય ત્યાંથી એવું જ બોલે. તેનું આ દુઃખ છે, સંસાર દુઃખ જ છે. પોતે શું છે ને શું કહીને ચાલે છે અને ચીટિંગ કરે છે જગત ને. ચીટિંગ કરે છે કે પોતે જે છે જાણતો નથી, ના હોય ત્યારે નામ લઈ નામ લઈ ને નામથી કામ બતાવી ખાય. હવે તો બકરી બકરી ને રિલેટિવ વ્યુપોઈન્ટ માં શું કે? બકરી. અને રિયલ વ્યુપોઈન્ટ માં આ ગુલાબ નો છોડ એ રિલેટિવ વ્યુપોઈન્ટ માં ગુલાબ, અને રિયલ વ્યુપોઈન્ટ શુદ્ધાત્મા. એટલે હવે તમને આ બે દ્રષ્ટિ આપી, રિલેટિવ વ્યુપોઈન્ટ આંખથી દેખાશે ચામડાની આંખથી, અને રિયલ વ્યુપોઈન્ટ અંદરની આંખથી દેખાશે. ખબર પડે ને? આ બે આંખે જોવાનું તમારે અભ્યાસ પહેલો કરવો પડશે, ત્યાર પછી સરસ થઈ જાય. ચાલો હેન્ડલ મારવો પડે થોડા દાડા, મારશે ને તો બે જ. પછી કાગળ લખવાનો તો રસી ગઈ પર લંગર ઉપર કે આ પ્રમાણે આગળ પડી ગયું છે, એટલે તો પછી મને સંતોષ થાય. અરે એ તો બહુ કહે કે દેવ શું તમારે કહી ગયું, ખૂબ જ કહે છે. મેં કહું એ થઈ ઝાકટ થઈ જશે. કહ્યું પછી આ બે વાક્યો આપ્યા, આજ્ઞા તરીકે પાંચ આજ્ઞા આપું છું, અને જો પાંચ આજ્ઞા મારી પાડે અને જો એક ચિંતા થાય તો મારી પર $2,00,000 નો દાવો કરવાનો અધિકાર છે. શું કહ્યું? જો પાડતો હોય ને એક ચિંતા થાય, સંપૂર્ણ ના પાડતો હોય તેનો વાંધો નહીં, 25% બાદ કરીશ. કેટલી બધી છૂટ આપું તેના તમે હોય ને? શા માટે છૂટ આપું છું? એન્કરેજ થાવ. શા માટે અનિમાં પાછળ આનો દુરુપયોગ કરો? આવું વિજ્ઞાન સારી ક્યારેય પણ ન ભૂતો ન ભવિષ્ય એવું આ વિજ્ઞાન છે. એટલે રિલેટિવ ને રિયલ બે વાક્ય યાદ રહે ને. આપણે તમારે લખવા રિવાજ નથી, કાં તો તમે અમે લખીએ ને આજે તમે આ તો અહીંયા મારી વાણી છે ને તે વચનબળ વાળી હોય. કેવી હોય? વચનબળ. એટલે ભાઈ છપાઈ જ જાય તને સમજ ને, કારણ કે હાથમાંથી જ આવતી હોય સ્થિતિ ડિરેક્ટ. આ બુદ્ધિ ની વાણી મારી બુદ્ધિ જ હોય ને, એટલે પછી હાથમાં થી આવે છપાઈ જાય વચનબળ હોય, નહી તો ચોપડી માટે તો યાદ ના રહે. શું થયું? આ બે બે આજ્ઞા કઈ અઘરું છે આમ જોવામાં? સવાર માં આપડે નીકળીએ ઓફિસ માં જવું પડે ને. એન્જિનિયર સિવિલ આપડે જવું પડે ને, રસ્તામાં જે કોઈ આપડે જોવામાં આવે, ગાય ભેંસ કે માણસો કે બોસ, બોસ માં સુધાર્થમાં જુઓ. અને ઘેર બાબો હોય બેબી હોય બધાને સુધાર્થમાં જુઓ. તો એ આપડે જોઈએ તો એમને એમનામાં ઈચ્છી લે. એટલે આ બે વાક્યનો અને હવાના પર્વ તમારે બંને એવું ઉઠી અને સુધાર્થ મારે દર્શન કરવા દે. અમારું મારો છે પછી આપણું જે છે હું કલાય બીજી સુધાર્થમા છે ભગવાન સુધાર્થમાં દર્શન કરવાનું. હે અભ્યાસમાં રાખે તે છોકરા પણ છોકરા સંસ્કાર થાય, છોકરા આપણા ઘરના સંસ્કાર સારા દેખાતા ને, એટલે છોકરા પહેરવા ના પાડતા હતા. મા બાપ નો સુખ રહે છે, કંટાળી જાય છે. મા બાપ નો ઉપદેશ મળ્યો તમને ના પાડવાનો? શું બોલ્યું? વગર ઉપદેશ આપે તો ઉપદેશ શીખી ગયો. તમે કારણ આપણી જ બોલને બોલ કરી સંસ્કાર અને લડવું હશે. એક દાડ નક્કી કર્યું, બે રવિવાર કર્યા વળી પહેરી લડી દીધું, છોકરો ના જાણ. હવે આ બે લાખ કેવું મધુર આવે એવું છે કે જો પારમાં મધુર છે ને. હવે બીજું શું છે, બીજું વાક્ય આપું છું. ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ, એ જોવાનો અભ્યાસ કાલથી શરૂ કરજો. આવે અરે આજથી જ્યાંથી આપ્યું ત્યાંથી જાણ્યું ત્યાંથી સર અત્યાર સુધી તો ગાય ને ગાય જોઈ, સ્ત્રી ને સ્ત્રી જોઈ, સ્ત્રી ને સ્ત્રી જોઈ, તેથી તો મેં દ્રષ્ટિઓ બગડે પછી હાથમાં જુઓ ને જે ધ્યાન છે એમ જુઓ. અને અમારે તો એક પટેલ હતા, વિવાહ કરવા જતા હતા. એક પટેલ વિવાહ કરવા જતા હતા, તે પોટલી લઈને પાછા આવ્યા. કારણ કેમ પાછા આવ્યા કાકા? કઈક ગઢડું બન્યું, અપશુકન થયા છે. હવે ગઢડામાં જે ભગવાન બેઠેલા છે સુધાર્થમાં, તે એમના સુધાર્થમાં બંને વિકરાટ થવાથી એમના સુધાર્થ મને ખબર આપી કે આને એક અવતાર ગઢડા ને આપજે અને તિરસ્કાર બહાર કરે તો સારી રીતે ચાલે. હવે આવું નહીં જોડવાથી આ બધું તોફાન થાય આગળ. જો જોડીએ તો પછી આ ભૂલ ના થાય ને. ચાલો હવે ત્રીજું વાક્ય આપું છું, ત્રીજું વાક્ય આપું છું. અત્યાર સુધી તો મનમાં એમ લાગતું હતું કે હું કમાઈ રહું છું તો ચાલે છે ગાડું શું, અને હું જ કરું છું આ બધું. લોકો બધું એમ જ કે છે, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. કશું કરતા નથી ખરા લોકો, ખાલી બોલે છે. એટલે મેં એને પૂછ્યું, બે બહુ મુંબઈમાં હતા સોલી ફીરે હતા, તેથી શક્તિ આપના ખરી. એ શું બોલે, શું બોલે કે છે, એ શક્તિ હોય જ કે છે. અટકે ખબર પડશે, પાકી લેવી પડશે. વર્લ્ડમાં કોઈ માણસ એવો ધર્મ્યો નથી કે જેને સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય. શું કહ્યું? અને પછી કે હું આમ ચમત્કાર કરું તો હું ચમત્કાર વાળા પૂછું કે સંડાસ જવાની શક્તિ ઉત્પન્ન થઈ. આમ તો જાણો ચમત્કાર તારી ભાઈ રીતે કરી. હું આ ચમત્કાર એટલે જે આપણે જે ના જાણ્યું હોય વિજ્ઞાન, તે વિજ્ઞાન આપણી પાસે થતું કરે. એટલે આપણે મનમાં આશ્ચર્ય લાગે કે શું લાગે કે ના લાગે. અત્યારે એક કાગળ હોય એની કઢાઈ કરી અને તેલ રેડી અને સ્ટવ ઉપર મૂકી સ્ટવ હરગાઈએ શું થાય? આ જ્ઞાન આખા લોકોને બધાને હોય સ્વાભાવિક રીતે. સ્વાભાવિક રીતે નાનું છોકરું કહી દે કાગળ બળી જાય. એટલે આ જ્ઞાન બધાને બધા જાણી ગયા. આ હું એને બધા તૈયાર બધા એ વિજ્ઞાન છે. આ તો એમાં કઈ મારું મંત્ર તંત્ર નથી, વિજ્ઞાન છે. સમજો ને? એટલે આ બધું વિજ્ઞાન નહીં ગણવાથી. અને બીજી ચાર્તા લાગી, કેટલાક કરે, કેટલાક બીજું કરે. કોઈ કોઈ દેવ સાધ્યો હોય તો જાપાનમાંથી ઘડિયાળ લઈને આપણે નહીં હાલે કે દેવ. સમજો ને? એટલે આમાં આપણે પણ ચમત્કારનું કામ શું છે? આપણે તો દાદા કે સમજ, એટલે મોટા મોટા જે ચમત્કારને બિલકુલ ક્યારેય નહીં માનવા વાળા માણસો મુંબઈમાં, મોટા બળવાખોર માણસો, તે પણ કે દાદા તમે ચમત્કાર, તમે આવું બોલો છો. અઢારો ચમત્કાર આપણે તો બોલે છે લોકો. મેં ચમત્કાર દાદા થાય છે કે એમ છે નહીં. શું કહ્યું? તાકે આ શું છે કે છે? તારે મારું યશ નામ કર્મ છે. શું છે? યશ નામ કર્મ. યશ નામ કર્મ એટલે આ ધરાડું મને જશ મળે અને તમે કામ કરો તો અબજેક્ટ મળે. ખબર ને? કારણ બધા દેવ લોકો ત્યાં વર્લ્ડમાં એક પણ દેવ એવો નથી કે મારી પર નાખો છો. આખું વર્લ્ડ ખુશ છે મારી. કારણ કે દુશ્મન ને હું તો રાજી કરું. આખું દુશ્મન મારો હતો જ નહીં કોઈ જાય. પણ ઠીક છે, એ મને એમ કે હું તમને તમારા હમા થઈ તો હું કોઈ બહુ સારું. આ નહીં બાબત સગવડ કરી આવું. શું કહ્યું? તું કેટલો હમો છું? તારી શક્તિ તું જાણતો નથી, પણ તારી શક્તિ હું જાણું છું. શું કહ્યું? એટલે હવે આ ત્રીજું વાક્ય આપું છું. એ કરે છે કોણ આ બધું? જો આપણે માણસો ઇગોઇઝમ કરે છે, હું કરું છું એમ બોલે છે, તો કરે છે કોઈ? કરનાર તો હોવો જોઈએ. તો ભગવાન પણ કરતા નથી. જો ભગવાન કરે તો ભગવાનને બંધન થાય. કરવું એ જ શાંતિ. પ્રકૃત નથી બતાર વાંચ્યું હતું ને, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાંતાણે દૃષ્ટિ મંડાણ છે સર્વ હેણી તેરે જોગી જોગેશ્વર કોક જાણે. એટલે હું કરું એ આ બધી ભ્રાંતિ છે ને, ભ્રાંતિ જગત ચાલ્યા કરે, દુઃખી જો ને આખો દાડે, કોઈ દાડે દુઃખ માં જ નબળો ના થયો હોય, એક દિવાળી દાડે છે હાથે આ દિવાળી છે આ દિવાળી હા કદી કોઈ આડો રેડી કરજો ને, તો એટલો દાડો સારો જાય બધી. કારણ કોઈને દુઃખ આલવાની ઈચ્છા નથી ને, કોઈને દુઃખ દિવાળી દાડે શું નક્કી કરે, જો કાલે કાકા તો નહીં બોલતા પણ તો દેજો હા જે જેલ કરજે. જો આવું સારું જ્ઞાન દેતા દિવાળી દાડે આપણે આપીએ છોકરાને, અને આપણે આપનારા છોકરા લેનારા આ બધા સદજ્ઞાનનો ઉપયોગ થયો, તો દિવાળી અંદર જમ જોવા જાય તો મીઠાઈ ખાવાની મળે, કેવું કેવું સરસ મળે. કારણ કે આટલું જ જો તમે એટલું ફેરફાર કરો જેટલું આટલું ફેરફાર થાય છે, તો આખી ટેન્શન વાંધાણ કરો કેટલો ફેરફાર થઈ જાય બને ના બને. એટલે માણસ ને બધું જબરજસ્ત વ્યક્તિ લઈને આવેલો માણસ, આપણા આપણા હિન્દુસ્તાનનો એક માણસ જ મારે ધ્યાનમાં આવે હોય તો એને એની આંગળી પર આખું બ્રહ્માંડ નચાવડે એટલી શક્તિ ઉત્પન્ન થાય છે. હિન્દુસ્તાન હોવો જોઈએ, આર્ય પુત્ર હોવો જોઈએ, અનાર્ય પણ ના થાય, અનાર્ય પણ એટલે રીતે ખાવાનો આચાર નહીં, પીવાનો આચાર નહીં, કોઈ જશો આચાર જેવું જ નહીં. વિવેક જ નહીં, વિવેક જ એટલા વાક્ય થયા. બીજું વાક્ય આપું, કોણ કરે છે એવું લાગે છે ભગવાન કરતા નથી, તમે કરતા નથી, કોણ કરતી નથી. એક શક્તિ એવી છે કે આ કોમ્પ્યુટર છે ને, કોમ્પ્યુટર જેવી શક્તિ છે કે જે આ બધા કર્મ ફળ એવાથી ઉત્પન્ન થાય, ખબર પડી ને, કર્મ તમારો એટલે આ બાજુથી કોમ્પ્યુટરમાં મૂકવાનું શું, તમારે કર્મની કાપલી અને આ બાજુ શું કરે ફળ આપવા તૈયાર થાય. એટલે મોટું જબરદસ્ત કોમ્પ્યુટર છે, તે કોઈ બનાવેલું નથી, એ નેચરલ શક્તિ છે જાતની. તે હવે એને હું વ્યવસ્થિત શક્તિ કહું છું, શું કહું છું, તે સૂર્ય ચંદ્ર તારા નિરંતર અનાધિકારથી વ્યવસ્થિત જ જાય વ્યવસ્થિત, અને લોક એને હું શું કરવા જાય, લોક અપસેટ કરે છે ને એ સેટ કરે છે, વ્યવસ્થિત જ રાખે છે નિરંતર. એને ઇંગ્લિશમાં હું સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહું છું. શું હવે તમે વ્યવસ્થિત કહેજો ને, આપણે વ્યવસ્થિત ચલાવે એમ કહેજો. શું ખરી રીતે શું છે, આપણે ભ્રાંતિવાદ માણસ એને કહીએ કે ભાઈ આ તમે ચલાવો છો એવું લાગે, તમને વિચારતો ના શું છે, ઇટ હેપન્સ હેટ કરે છે એવું મને લાગે છે, એવો થોડો અનુભવ થયેલો, ઇટ હેપન્સ થયેલો કેટલા વખત, એટલે આ વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી સુરેશ નું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, અને તમે સુરેશ ને આ નાતા દર્શાવી સુરેશ શું કરી રહ્યો છે, સુરેશ નું મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી છે, બધું જોયા છે બધું. તમારે તમારું મન સુરેશ નું આડું આવું વિચારે તો ખરાબ વિચાર કરે તો આપણે લેવા દેવા નથી, હારા વિચાર કરે જોનાર ને કઈ સારું ખોટું હોય ખરું, એટલું ખાસ જોનાર રાજદેશ કરનાર ને સારું ખોટું હોય, પણ જોનાર ને હોય આપણે હોય જોઈએ તો વાંક દગાય, અને બરફ જોઈએ તો એકદમ એકદમ બરફ થઈ જાય ના થઈ જાય, જોનારને કશી અસર થતી નથી. એટલે તમારે તો આ સુરેશભાઈ શું કરે છે, જ્ઞાતા દ્રષ્ટા, બરોબર છે ને, તમે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી અને આ સુરેશભાઈ એ તમારે એ કરશે, ત્યારે કેવી રીતે કહી શકશે કરશે, કે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરશે અને તેના આધારે સુરેશ બધું ચાલશે, અને તે તમારે જોયા કરવાનું. તમારે કઈ ડખો કરવા નહીં, ડખો કરતા હતા અહંકાર જ કરતા હતા ખાલી, અરે બગાડતા હતા, હું ડખો કરી બગાડું છું સર, સારું જમવાનું સારું હોય ને પેલા ટેબલ પર ઠોકાર ફૂકવી દે એનો એનો દેખાડવામાં ડ્રોપ, એટલે હું મગાવાની કહેવાય સાહેબ નિવા કંઈક પછી રહે છે. હવે વ્યવસ્થિત ટેકનો શું છે એ સમજાવું, આ પ્યાલો હોય અને તે ક્યાસનો પ્યાલો હોય તો હું આમ લઈને જતો અને મારા હાથમાં તરક્યો ગયા એટલે મેં આમ ઠેઠ પ્રયત્ન કરીને છતાં પડી ગયો, પ્રયત્ન કરવા સહજ પડી ગયો, સુધી ગયો. તો કોને તોડ્યો? લોક શું કે તમે એકલા જતા, બીજી કોઈ તમે જ તોડ્યો કે છે.